ભગવાન આમંત્રણ છે બધે કંકોત્રી કાઢું છે. થપ્પડ મારે છે પાંચમી વખત તો બોલાવે પાંચમા વખત થી તો પસ્તામાં થતું તો પછી કેમ થતું હોય જે વખત તો આવતા બહુ નું પાકું વેરે જ થઈ જાય પાંચમા વખત બોલાવવા વધી જાય ને આપણો કાયદામાં રહેતા છૂટ જાય નહી. આવો એક કાયદો પાડે ને તો માહિતી છૂટ જાય નહી. દોષ ના દેખાય અને દેખાય આપણે જે સામાન્ય દોષો દેખાય છે તે ઇમોશનલ થવાથી દેખાય છે. સામાન્ય અમને જે દોષો દેખાય છે આપે જયારે જ્ઞાન આપ્યું ત્યારે અહંકાર તો આમ લગભગ જીરો જેવો જ થઈ ગયો. આપ શુદ્ધાત્મા છું એવી એવી દ્રઢ એ થઈ ગયું હું શુદ્ધાત્મા છું. તો પછી એવું પછી કેવી રીતે આપણે કામ કરી જાય છે અહંકાર વગર પ્રેક્ટિસ કરવાની છે ને. પ્રેક્ટિસ છૂટે નઈ ને ત્યારે નવી પ્રેક્ટિસ કરવી પડે. આપણે પાંચ વાક્ય આપે આજ્ઞા તરીકે જૂની પ્રેક્ટિસ આ દેહ ને મન ની વાત જૂની પ્રેક્ટિસ પ્રમાણે ઘરે પ્રમાણે ચાલે આપણને એ ખબર નહીં આવે. અને કોઈ નો દોષ દેખાય એથી શું ફાયદો શું છે નુકસાન દેખાય તમે આ કહ્યું કે એને કોઈનો દોષ જોવાથી આપણને નુકસાન દેખાય છે, એ સેટિંગ થી શરૂ કરે તો વિચાર કરવા માંડે. સેટિંગ ત્યાંથી શરૂ કરવું પડે કે આ કોઈનો દોષ જોવાથી આપણને ફાયદો નથી, નુકસાન જ છે. એ જો સેટ થઈ જતું હોય તો બધા લોકો ઓટોમેટિક કરે. બહારનું દબાણ બધું બહુ છે એટલે સેટ જલ્દી ન થાય એ સ્વાભાવિક છે. હું ઘણા વખત બોલ્યો હોઉં છું, પણ જલ્દી સેટ ના થાય એ સ્વાભાવિક છે. પણ આમ કરતા કરતા જેને આમ કરવું જ છે એ એને પાર લાવી નાખે છે. શું કહ્યું? બહારનું દબાણ એકદમ અત્યંત ઓછું એ કાયમ રહેવાનું. હવે એ જરા અમારું જૂનું શું લાગે છે એના પર આધાર નહીં. એ તો બહાર દબાણ ની વાત કરી, તમારું અમારું શુદ્ધાત્મા નું જ્ઞાન તો ખેલે, પણ અમારે દબાણ જેમ કે કેટલો લગીને લાવ્યો, લાઈફ ટાઈમ નો અમે લઈને આવ્યા હોઈએ, જૂનો માલ કેટલો માલ ભરેલો છે એના પર એનો આધાર નથી. તમને કઈ વળે નહીં, જેવો ટાઈમ આવે તે તમને કશું વળે નહીં. જયારે આ બાજુ નું જશે તમને વધારા આમ સમજતા થયા, પણ આ બાજુ વધતું થયું હોય તો પછી કઈ વળે નહીં. અત્યારે તો જો આ યાર બેઠી નથી ને પછી જાણ્યું ખરું, પણ ગેર માં બેસું થી ચમકારી લાવો છો, પણ એ પ્રમાણે આપવું જોઈએ ને. ડ્રોઈંગ થી ચમકારી લાવો છો, ડ્રોઈંગ થી કરી લેવા માટે તેમ બની ગયું છે કે ના, એમાં હજુ આગળ આવવાનું રહ્યું. શું કહ્યું? જયારે અમે જે વાત કરીએ એની ઉપર એને એને શું જ પડે કે ના કરેક્ટ વાત કરે. શું કહ્યું? એને ભગવાન દર્શન કર્યું. શું કહ્યું? એના દર્શન માં આવ્યું એને શું જ પડે એ વાત કરેક્ટ છે. એટલે સૂર્ય એ રસ્તે ચાલે, કે સૂર્ય જે હવે રસ્તે ચાલે છે હવે રસ્તે ચાલે. એ સૂર્ય જ્ઞાન માં પરિણામ પામે ત્યારે આપણે થાય જ નહીં. જો વર્તન માં આવે ત્યારે જાણવું એ જ્ઞાન થઈ ગયું. શું કહ્યું? વર્તન માં આવતા જાણવું કે આમ સૂજ પડી છે એ તો આપણે શ્રદ્ધા બેથી સૂજ પડી એ વાત થઈ ગયું, સમાઈ ગયું. પણ જ્ઞાન માં નથી આવ્યું. શું કારણ કે હજુ એક્ઝેક્ટલી ઘેર નથી બેઠું. હા, હવે મારી ઘેર અમારું પાછળથી ગમે તેટલું અમે જૂનું ગમે તેટલું લઈને આવ્યા હોય, પણ ઘેર તો બેસી જશે. ઘેર તો બેસી જાય છે એ બેસાડવી છે. તરી બહાર નીકળવું જ છે, જેનો નિશ્ચય છે એને બધું જ બેસી જાય છે. શું કહ્યું? એટલે એ સત્તા, એ સત્તા તો આ ભાવમાં ખરી ને મારે આ ભાવ ને બધા ચીકા. પણ જયારે આ નિશ્ચય છે આમ કે જે થવું હોય તે થાવ. હા, બરાબર. અને વ્યવસ્થિત બાર કે સવાર નથી વ્યવસ્થિત નક્કી છે તો પછી આપણે પેલા ઢીલા પડી દઈએ ને. વ્યવસ્થિત માં તેવો તેવો આપણે જોવું નથી, જેમ થાવ છે નક્કી કર્યું. સારું થઈ અમારે ઘરમાં વાંચવું શું બધું તે બધું શું કર્યું કાળો દેનાર ભરે નઈ. આ તને મફત માં ભરે, તને તને મજબૂત બનાવશે. આપડે મજબૂત કરવા માટે ભાડું જ લાવીએ પૈસા કરતી, તે એક્ઝેક્ટ ના આવે. ભારે લાગી નહીં પણ મજબૂત થવાની જરૂર છે. ભારે લાગેલો મજબૂત કરી શકે નહીં એટલે. આપણે ખબર હોય કે ભાડાના છે. પેલો કાકા નો છોકરો ઉદય કોનો મારો એમાં બધું જ્ઞાન સશક્ત નું થાય. શું થાય એવી હૃદય પૂરો તમે તો તમને ગાળો માંથી અમૃત કાઢો એવા છો. હા એ મેં જાણી પાડ્યો ને એ માં કે બહુ સારું જીવન કેતો તે આ બહુ કિંમતી છે. માં ખરાબ ને અમૃત ને આ કરી રાખીને અમૃત હા તો કાયલા ખવડાવે ને જલેબી નો સ્વાદ ખવડાવે. મારી ખોટ ગામારી અને અમારી પાસે પડ્યા છે એવું જાણે છે ત્યાં સુધી એને ખોટ છે. પણ જયારે એમ જાણ્યું કે આપણે તારે બહુ જરૂર છે આપડે ભારે લઈએ તો ના મળે આવું અમુક વખતે તો ખરાબ સંજોગોમાં સુખ વધે છે. અમુક વખતે અનુભવ છે કે બહુ ખરાબ સંજોગો હોય ત્યારે હસવું આવી જાય છે, સુખ વધી જાય છે. પેલા મેં નક્કી કર્યું કે કોઈ કોઈ દુઃખી હોય માણસ હોય તો મને એકાદ ધોલ મારી 5000 રૂપિયા લઈ જાય તો કોઈ દઈ ગયો નહીં. એક બે જણ દુઃખીને પૂછેલું, આ તો જ્ઞાન થતા પહેલા જ વાત કર્યું. એક બે જણ દુઃખી રીતે પૂછેલું પૈસા લઈ જાય ને 5000 રૂપિયા આપી દઉં. તમે ધોરણમાં એમ મરે એને કદાચ 1 લાખ રૂપિયા કહે છે કેમ મરાય છે ભૂખો નહીં પડી રહી તમને ના પાડ્યો. આપણે જે મળતા હોય ગાળો પડતા હોય એને કે એક બે અરે બે ગાર વાળી એમ કહે ને બીજી બે વધારે આપો ને કેમ આપો મને કઈ હું એનો ધંધો પડે ને બે બે સારી ટાઈન આપે જ નહીં બે આપેલી તમારી આપી દે એમ કહેવું નહીં જ્ઞાન આ ગમત ગમત સાથે પરિણામ પાસે પતી જાય પતી જાય ગમે એવું બધા બેઠા છે. રાજનંદ એવું છે કે ગમે તેટલા ભારે ટેન્શન હોય પણ આ દાદાનું જ્ઞાન નિરંતર જ જોડે રહેવું જોઈએ, સુખને સજાય ઉઠાઈ જતા ઉઠાઈ જતા સહન ના થાય એનો વળી કે પ્રકૃતિ પ્રમાણે ચાલવાનું નહી, પ્રકૃતિ અને આપણો માર્ગ પ્રકૃતિ ની જરૂર પડતી નથી. કેવો સરળ માર્ગ પ્રકૃતિ ને બધાને કશું વાંધો જ ના, દરેક પ્રકૃતિ ને માથા કાઢ સંભાળ નિકાલ કરવાનું તો તમને બધા માથા કાઢ્યા બધા સંભાળ નિકાલ કરવાનું તો તમને બધા માથા કાઢ્યા એટલે આપણો માર્ગ તમને બધા અનુકૂળ પડે અનુકૂળ આવે. જાગૃતિ વધારે નહીં કરી, આનંદ વધી ગયો. હા કાલ કાલે બાદ જાગૃતિ બેસી છે, ના બેસે હવે, હવે બેસે નહી. તમારે બેસી છે ના બેસે, વધશે હવે, ધીમે ધીમે વધશે હવે. કેટલા સ્ટેપ સુધી આવો કોઈનો દોષ દેખાય નહીં, કેટલા સ્ટેપ સુધી આવો એટલે જાણું કે રિયાલિટીમાં આવ્યા તમે. જો પછી પછી આપણે પેલા ગાડીમાં ઉતારવા ચડવા ઉતરવાનું પછી એ છેલ્લો ટેસ્ટ, એ તો ટેસ્ટમાં આવી ગયો એટલે પછી અમારી ગાડી ફાંપી ગયા નવ વખતના ટેસ્ટમાં. ખાતરી નહી બીજા કેટલા દેખાય સંયમ લાવવાનો છે આપડે. દોષ કોઈ નાના દેખાય પહેલા પહેલું પગથી બંધ દેવાનું, એટલે આપણે જાણે કે એક પગથ છે જીત્યા, ના જીત્યા એટલે બધું જીતી જશે, જીતી જશે પછી, પછી રહ્યું નહીં, તો સાંભળવું નહીં પડે પછી. દોષો દેખાતા બંધ થયા એટલે પોતે નિર્દોષ થઈ ગયો, દોષો દેખાતા બંધ થયા એટલે પોતે નિર્દોષ થઈ ગયો. ક્યારે થાય નથી, જ્ઞાની થયા પછી બંધ ના પોતાનો દોષ ગણાય કે આ દોષ કેવાય જો, એટલે જ્ઞાની ને સૂક્ષ્મતા ને સૂક્ષ્મતમ દોષો અમારે લખી છે, કોઈને નુકસાન કરતા ના હોય, જે નુકસાન કરતા હોય તે જ્ઞાની નહીં. અમને આ ત્યાં જે ટકા ખૂટા છે ને એ ના આવવાની, હા એ પડતી જાણી પૃષ્ઠે તો જાગૃતિ સહજ ભાવે રહેતી હોય ને, સહજ ભાવે જ બધું રહેતી, અજાગૃતિ વસ્તુ જ ના હોય, અજાગૃતિ વસ્તુ જાગૃતિ પૂછવાનું તારે, જ્યાં અજાગૃતિ વસ્તુ નથી ત્યાં અજાગૃતિ પૂછવાનું. ખબર તો પડે ને કે આ દોષ છે અંદર કરીને, તરત ખ્યાલ આવી જાય, તરત વાંધી મોમેન્ટ ખ્યાલે આવી જાય, ઉપાય થઈ જાય, બધું થઈ જાય. જેના જગત ના લોકો દોષ કહેવા નહીં, આને દોષ કેમ કહેવાય જ કેમ કહ્યું, અરે ભાઈ તું ના કહું, મારે તો જે કેવા જ્ઞાન જાણવું છે એમાં મારે ખૂટે છે ને, તું તો ના કહું, જગત આખું ના કહે કે આ દોષ ના કહેવાય, હું તો કહેવાનો એટલે દોષ થઈ રહ્યા એવું મને છે નહીં. મહાવીર પણ દોષિત હતા, શું કહ્યું સંપૂર્ણ કેવજ્ઞાન તેથી અટકે છે, પૂર્વે નો માલ ખરો, એ પૂર્વ નો માલ ખરો કે છે અંદર એ આગલો હિસાબ કે ના, આગલો હિસાબ તો બધા બહુ હતો પણ તે અત્યારે આ પ્રકાશ થયો એટલે બધા ઉડી ગયો, આટલો કે બાકી રહ્યો, આ દોષ આટલો દોષ કે બાકી રહ્યો અંદર, આટલો દોષ તો હિસાબ થી બાકી રહ્યો ને, એટલો દોષ છે આગળ દોષ નિકાલ થયા નહીં પૂરે પૂરા, એટલે હિસાબ છે ને, હિસાબ સમજાય ને, વ્યવસ્થિત નો દરવાજા હોય નઈ ને, પાંચો દરવાજો ના હોય તો એટલે એક જ દરવાજો, પછી એમને સમજાઈ ગયું. તમે પેલું નવું કહ્યું, નવું અને કહ્યું એટલે તરત બધું પૂછવાતી ગઈ બધી વાત. પછી પોતા પોતાની જાતનું કેટલું વીર્ય છે તમને સમજાય ને, આત્મવીર્ય કેટલું. બીજે એક ત્રીજે ફેર મોડ ચડી ગયું કરે તે તોબરા જેવું છે. સૂક્ષ્મ દોષ કોને કહેવાય? આપે જે સૂક્ષ્મ દોષ કા કરે છે ફૂલ દોષ છે પણ સૂક્ષ્મ દોષ કહેવાય. ફૂલ દોષ દેખાતા નથી, જે બુદ્ધિશાળી લોકો સમજી જાય કે આ દોષ મને થાય છે. બુદ્ધિ જ્ઞાન ના આપ્યું એને તો બુદ્ધિશાળી થાય, મને શું થાય છે એ દોષ નથી એમ જતા. બરાબર, સૂક્ષ્મ નથી નુકસાન કરેલો હોય પણ કોઈ બુદ્ધિશાળી ખબર ના પડે કે આ દોષ છે. બુદ્ધિશાળી આમ આપે તેમ તો ચડે નહીં બુદ્ધિ, પણ જેમાં દોષ છે એ તો બધું જાણે કે લોકો નુકસાન કરતા. શું કહ્યું? સૂક્ષ્મ નો તો કરવું નઈ, આપડે સ્થૂલ ની જ વાત કે સ્થૂલ નો પાર. બરાબર, આટલું દોષ સ્થૂલ ના જો દોષ બધા ના દેખાય ને પર્સનાલિટી આવે, સુગંધ ભરાય. શું થાય? સુગંધ ભરાય. હા, ગંતવી ક્યાં ગયા, ગંતવી ક્યાં ગયા, એવું થાય. શું કહ્યું? પોતાને આનંદ નો અનુભવ પણ ના થાય, પોતાનો આનંદ પણ ઘટી જાય. ભાઈ ક્યાંથી આનંદ ઉત્પન્ન થાય? થોડો ઘણો થાય, થોડો આનંદ ના. સુગંધ આવી જોઈએ, સુગંધ. અમારી જાત બધી ઈર્ષારૂ જાત કે ઈર્ષારૂ ઈર્ષા પાડોશી વધ્યો કે ઈર્ષા થયા કરે પ્રકૃતિ એવી, એટલે બેક વાર બેક પડી જાય બધે ઈર્ષા થઈ. મહેતા થઈને કઈ કરી શોધખોળ કરી અમેરિકા જવું હોય તો બધું છોડી દેવું પડે છે, તો મોક્ષ જવું હોય તો છોડવું છે પણ એ છૂટતો નથી, હવે ત્યાં જતા છૂટી જાય છે. અમેરિકા જવું હોય ને સાથે મોક્ષ જવાનું. પાછા ફરી પડે મરે જ ને જો ઉપાધિ ઉપાધિ ફરી રસ્તા ઉપર ઉપાધિ તારીખ 21/5/81 સંઘપતિ મહાત્મા શ્રી કીર્તિભાઈ ને ત્યાં વડાલા સાંજે ભગવાન કોણ છે કે પૂછતા હતા. જ્ઞાની પુરુષ છે એમાં બે મત નહી ભગવાન તો અંદર ચૌદ ના દાદા ભગવાન પ્રગટ થયેલા છે ને એ મારે ત્યાં દીકરી પૂછે છે તો હું જ નમસ્કાર કરતો મારે ત્યાં દીકરી પૂછે છે એ તો હું જ ભક્તિ કરું છું અને તમે બધાને શીખ કરો છો દાદા ભગવાન ની ભક્તિ કરો શું કરો દાદા ભગવાન તમારે બધા ડિગ્રી કુટતી છે તમારે ધીમે ધીમે ભૂલી જાય મારે નથી ભૂલતી છે પણ માર્ગ ઉપર આવી ગયા ને મોક્ષ ના માર્ગ ઉપર આવી ગયા જ્યાં સુધી હું મધુભાઈ જતો મધુભાઈ તમારે વ્યવહાર થી છો કેવા છો વ્યવહાર અને નીચે થી શુદ્ધાત્મા છો વ્યવહાર એટલે નાટક સામે નાટક મધુભાઈ નામે ડ્રામા જ બજાવવાનો વ્યવહાર માં કેવું પડે આનો ભાઈ થયો પિંગલા ને પીક્ષા દેને મૈયા પિંગલા બોલે ખરો બધું અભિનય અભિનય અભિનય કરે પછી અંદર ખા જાણતા હોય હું લક્ષ્મી છું હે અને નાટકમાં અહંકાર ના હોય રાગદેશ ના હોય એમના રાગદેશ હોય તો નાટક ના કહેવાય એટલે આ વિદ્રાગો નું નાટક છે રાગદેશ નું શું કહ્યું આ નાટક ને નાટક જ જાણે એટલે ક્રાંતિ ગઈ શું કહ્યું બરોબર વર્લ્ડ ઇઝ ધ ડ્રામા ઇટસેલ્ફ શું કહ્યું એટલે આપણે સાચું માની લીધું ના હું નથી એટલે અવલંબન હોય તો જીવાય ને જીવાય નઈ શું અવલંબન અને પેલું અવલંબન એ અત્યારે છે તમને અવલંબન કરવું કારણ કે તમે મોક્ષ ના માર્ગ ના દરવાજા માં બેઠા એટલે તમને વિશા હાથે દરવાજા માં બેઠા તમે ભણી હવે દરવાજા બેઠા પછી મોક્ષ તમારું જાય નહીં એ કરતા બે કરતા ત્યાં અટકવા થઈ જવાનો પણ હજુ તો લાખો મહિલ ચાલો જાતી કે શુદ્ધાત્મા એ તો શબ્દ નું અવલંબન છે શું છે શબ્દ નું અવલંબન સ્વરૂપ છે પણ સ્વરૂપ નું પણ સ્વરૂપ ની પાસે જોડે શબ્દ નું અવલંબન રાખ્યું છે શબ્દ નું અવલંબન ઘટી જાય ત્યારે મૂળ વસ્તુ પકડી છેલ્લું સ્ટેશન નિરાલંબ છે શું છે નિરાવલંબ હા અને નિરાલંબ ઉપર જ્ઞાની જે છો તે નિરાલંબ ઉપર બેઠા છે ભગવાન તો નિરાલંબ ઉપર હોય પણ અમે જ્ઞાની છે તો નિરાલંબ ઉપર શું કહે હજુ તમારે પૂછવાનો ભાવ કેટલો પૂરો થયો કે પીને ભરાઈ જાણે પર દુઃખ ઉપકાર કરે તો એ મન અભિમાન ના આને શું કહ્યું એ ક્વોલિટી છે એ સંકેત પ્રાપ્ત થવા લાયક ક્વોલિટી છે જય ભાઈ સંકેત પ્રાપ્ત થવા લાયક એને જ્ઞાની પુરુષ મળવો છે શું કહ્યું જ્ઞાની પુરુષ મળવો છે હા ભોમિયો તો જોઈએ ભોમિયા વગર એને પધાય કરું ના કરતા હોય તો ભોમિયો જોઈએ હા ભોમિયો જોઈએ બીજી કરું હા માની લીધી છે કે એને માની લીધી એટલી માન્યતા થોડા નાખે છૂટી જાય આપડે કઈ ગુરમ છે આ દીશો ખાનારા છીએ ના સંસ્થા ના ભોગ ભોગ્યા ના અમારે મોક્ષ માં જાય મોક્ષ ના જવા પાત્ર થયા પછી શું કરું આખો દાડો કડા પૂર્ણ ધૂમકો ભાડ પૂર્ણ ધૂમકો જ્યાં સુધી આવું કર્યા અને તું ભૌમ્ય મળે તો આપણે કેવું કે સાહેબ તમે તર્યા હોય તરવાનો માર્ગ બતાડી દો એટલે તરેલો હોય તો તરવાનો માર્ગ બતાડે દબાવ દે કોઈ મોક્ષ દાતા પુરુષ હોય તો મોક્ષ નું દાન આપે શું કર્યું તમે પૂછો તમે કે તમે મોક્ષ દાતા છો તમે કઈ આ ભાઈ મોક્ષ દાતા કે તારે જો જોઈએ તો તમે છીએ અને ના જોઈએ તો તને જે ગમે એવું તમને વિજય આપજે કે નમૂના લાયક છો અંતિમ છો તને જે હંતર પડે એવું વિજેતન આપજે શું કહ્યું કારણ દ્રષ્ટિ તો હું એને કેમ કઈ લઈશું એની દ્રષ્ટિ માં તો એમ જે દેખાય એવું બોલશે શું કહ્યું ખાલી અભિનય ના કર્યું તો મારો પગાર ઓછો કાપી લે છે એવું આપડે અભિનય કરવાનો પડી રહ્યા તો જેવું નથી એવું તમને લાગે ને પડી રહેવા જેવું તો નથી જ ને વિરાટ મુકામ કરવા જેવું તો નથી જ ને હજી એવું લાગ્યું નથી હજી એવું લાગ્યું નથી હજી એવું લાગ્યું નથી પડી રહ્યા જેવું લાગે રહેવા જેવો છે સંસારમાં સંસારમાં રહીએ છીએ ને રહીએ છીએ નહીં પણ કાયામાં જેમ કે અહીંયા આગળ સ્વાગત અહીંયા આગળ મુકામ કરવો છે કે આપણે ઘેર જતું રહ્યું દાદા સંસાર ડ્રામા છે કે શું છે એમ વિચાર આવે જ નહીં. વિચાર નહીં આવે એમ કરીને આવે. ડ્રામા તો ખરેખર ડ્રામા બધે તારે ડ્રામા કહેવાય. જો ડ્રામા બધેનાર માણસ ભાઈ લક્ષ્મીચંદ ને કહેવા તો કરતું હોય શું કરું આપડે તો એકલું જ મધુબીરાજ પ્રિય છે. શું થાય નાટક કેમ કેવાય છે? ગુજરાતમાં તો મધુબીરાજ નું નાટક બધું છે. અમના ગેટ તરીકે માટે નાટક બધું છે. નાટક પણ એમ કેવાય કે મારું કીધું એટલે મો થયો. એ તો મારું કીધું હું છું મારું એટલે મો થયો. એ લાવું પડી ગયો તો અમિતાભ બહુ ચાલુ છે આપણું લાયા બધું સમજીએ તો આપણો નથી. આપણું તો છે જ નહીં પણ માન્યતા આવી છે કે કરીએ છીએ. આપણું આપણું આપણું કરીએ છીએ. નાટક માં તો મારું નથી એમ સમજવાનું. અંદર ખાને હું લક્ષ્મી છે ને બધી જ ક્રિયા કરવાની પણ રાગદે થઈ કરી ના રાગદે એનું નહીં દાદા એમ કરવું એટલું સહેલું નથી થતું ને. એ કરવું એટલું સહેલું નથી. રાગ દ્વેષ રહિત થવું સહેલું નથી કે છે. અઘરું નથી. એ અઘરું પણ નથી દાદા. ના જરા નથી. આપડે કેવું તમારું છે ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર